શ્રીમદ્ ભાગવત ચોથો સ્કંદ છઠ્ઠો અધ્યાય. બ્રહ્મા વગેરે દેવતાઓનું કૈલાસ જવું અને મહાદેવજીને મનાવવા. શ્રી વેત્રેયજી કહે છે, હે વિદુરજી, આ પ્રમાણે જ્યારે રુદ્રના સેવકોએ દેવતાઓને હરાવી દીધા અને તેમના સઘળા અંગ પ્રત્યંગો ભૂત પ્રેતોના ત્રિશૂળ પટ્ટીસ ખડગ ગદા પરિઘ મુદગર વગેરે હથિયારોથી છિન્ન ભિન્ન થઈ ગયા, ત્યારે તે ઋત્વિજો અને સભાજનો સહિત ઘણા જ ડરી જઈને બ્રહ્માજી પાસે જઈ પહોંચ્યા અને પ્રણામ કરીને તેમને બધી હકીકત કહી સંભળાવી. ભગવાન બ્રહ્માજી અને સર્વંતર્યામી નારાયણ પહેલાથી જ આ ભાવિ ઉત્પાતને જાણતા હતા, તેથી જ તેઓ દક્ષના યજ્ઞમાં ગયા ન હતા. હવે દેવતાઓના મુખેથી ત્યાંની બધી વાત સાંભળીને તેમણે કહ્યું, દેવતાઓ પરમ સમર્થ તેજસ્વી પુરુષ વડે કોઈ દોષ થઈ જાય તો પણ કલ્યાણ વાંછુ પુરુષ દ્વારા દોષ કરનાર વ્યક્તિ સાથે પ્રતિશોધની ભાવનાથી આચરણ કરવું જોઈએ નહીં. તેમ છતાં જો કરે તો તેનું કલ્યાણ થતું નથી. વળી તમે તો યજ્ઞમાં ભગવાન શંકરનો પ્રાપ્ય ભાગ નહીં આપીને તેમનો ઘણો મોટો અપરાધ કર્યો છે. પણ શંકરજી ઘણા જલ્દી પ્રસન્ન થનારા છે, તેથી તમે શુદ્ધ હૃદયથી તેમના ચરણોના શરણે જઈને તેમને પ્રસન્ન કરો, તેમની ક્ષમા માગો. દક્ષ દુર્વચનરૂપી બાણોથી તેમનું હૃદય તો પહેલાંથી જ વિંધી નાખ્યું હતું. હવે વધારામાં તેમના પ્રિયા સતીજનો વિયોગ થઈ ગયો છે, તેથી જો તમે ઈચ્છતા હો કે તે યજ્ઞ ફરીથી આરંભાય ને પૂર્ણ થાય, તો પહેલાં જલ્દી જઈને તેમની પાસે પોતાના અપરાધો બદલ ક્ષમા માગો. અન્યથા તેમના ક્રુદ્ધ થવાથી લોકપાલો સમેત આ સમસ્ત લોકોનું પણ બચવું અસંભવ છે. ભગવાન શંકરનું શક્તિ સામર્થ્ય છે તે તેમનું પોતાનું છે. તેમના આ સામર્થ્યને ઋષિમુનિઓ દેવતાઓ અને યજ્ઞ સ્વરૂપ દેવરાજ ઇન્દ્ર પણ નથી જાણતા, અને નથી તો હું સ્વયં પણ જાણતો, પછી બીજાઓની તો વાત જ શી કરવી. આવી પરિસ્થિતિમાં તેમને શાંત કરવાનો ઉપાય કોણ કરી શકે? દેવતાઓને આ પ્રમાણે કહીને બ્રહ્માજી તેમને પ્રજાપતિઓને અને પિતૃઓને સાથે લઈને પોતાના લોકમાંથી નીકળીને પર્વત શ્રેષ્ઠ કૈલાસમાં ગયા, કે જે ભગવાન શંકરનું પ્રિયધામ છે. તે કૈલાસ પર ઔષધિ તપ મંત્ર યોગ વગેરે ઉપાયોથી સિદ્ધ પામેલા અને જન્મથી જ સિદ્ધ દેવતાઓ નિત્ય નિવાસ કરે છે. કિન્નરો ગંધર્વો અપ્સરાઓ વગેરે હંમેશા ત્યાં વિદ્યમાન રહે છે. તેને મણિમય શિખરો છે, જે વિવિધ પ્રકારની ધાતુઓથી રંગબેરંગી લાગે છે. તેના પર અનેક પ્રકારના વૃક્ષો લતાઓ ઝાડીઓ વગેરે છવાયેલા છે, કે જેમાં ટોળે ટોળા જંગલી પશુઓ વિચરતા રહે છે. ત્યાં નિર્મળ જળના અનેક ઝરણા વહે છે અને ઘણી બધી ગહન ગુફાઓ અને ઊંચા શિખરો હોવાને કારણે તે પર્વત પોતાના પ્રિયતમોની સાથે વિહાર કરી રહેલી સિદ્ધ પત્નીઓનું ક્રીડાસ્થળ બનેલો છે. તે બધી બાજુએ મયુરોની કેકા મદાદ, ભમરાઓના ગુંજન, કોયલોના કુહુ કુહુ ધ્વનિ તથા અન્ય બીજા પક્ષીઓના કલરવથી ગુંજી રહ્યું છે. તેના કલ્પ વૃક્ષો પોતાની ઊંચી ઊંચી ડાળીઓ હલાવી હલાવીને જાણે કે પક્ષીઓને નોતરી રહ્યા છે, તથા હાથીઓના હરવા ફરવાને કારણે તે કૈલાસ સ્વયં ચાલતો હોય તેવો અને ઝરણાઓના કલકલ ધ્વનિને લીધે સ્વયં વાતચીત કરતો હોય તેવો પ્રતીત થાય છે. મંદાર, પારિજાત, સરલ એટલે કે સરુ, તમાલ, સાલ, તાડ, કાંચનાર, અસન, અર્જુન વગેરે વૃક્ષોને લીધે તે પર્વત ઘણો જ સુહામણો લાગે છે. આંબા, કદમ, નીપ, નાગ, પુનાગ, ચંપો, ગુલાબ, અશોક, બોરસલ્લી, કુંદ, કુરબક, સોનેરી, સોનેરી સતદલ કમળ, ઇલાયચી અને માલતીની મનોહર લતાઓ તથા કુંભજ, મોગરો અને માધવીની વેલો પણ તેની શોભા વધારે છે. ફણસ, ગુલમોહર, પીપળ, અંજીર, વડ, ગુગળ, ભોજવૃક્ષ, ઔષધ, જાત જાતના વૃક્ષો, કેળ વગેરે જે ફળ આવ્યા પછી કાપી નખાય છે, સોપારી, રાજપૂ, જાંબુ, ખજૂર, આંબળા, આંબા, પ્રિયાલ, મહુડા, ઇંગોરિયા વગેરે વિભિન્ન પ્રકારના વૃક્ષો તથા પોલા અને નક્કર વાંસની જાળીઓથી તે પર્વત ઘણો જ મનોહર જણાય છે. તેના સરોવરોમાં કુમુદ, ઉત્પલ, કહલાર, શતપત્ર વગેરે અનેક જાત જાતના કમળ ખીલેલા રહે છે. તેમની શોભાથી મુગ્ધ થઈને કલરવ કરતા ટોળે ટોળા પક્ષીઓથી તે ઘણો જ સુંદર લાગે છે. ત્યાં અહીં તહીં હરણ, વાનર, સુવર, સિંહ, રીંછ, સાહુડી, નીલગાય, સરબ, વાઘ, કાળિયાર, મહિષ, કર્ણાંત્ર, એકપદ, અશ્વમુખ, વરુ અને કસ્તુરી મૃગો ઘૂમતા રહે છે, તથા ત્યાંના સરોવરોના કાંઠા કેળોની હારોથી ઘેરાયેલા હોવાને કારણે ઘણી શોભા પામે છે. તેની ચારે તરફ નંદા નામની નદી વહે છે, જેનું પવિત્ર જળ દેવી સતીના સ્નાન કરવાથી એથી અધિક પવિત્ર અને સુગંધિત થયેલું છે. ભગવાન ભૂતનાથના નિવાસસ્થાન એવા કૈલાસ પર્વતની આવી રમણીયતા જોઈને દેવતાઓને ઘણું આશ્ચર્ય થયું. ત્યાં તેમણે અલકા નામની એક સુરમ્ય નગરી જોઈ, સુગંધિક વન પણ જોયું કે જેમાં સર્વત્ર સુગંધ ફેલાવનારા સુગંધિક નામના કમળ ખીલેલા હતા. તે નગરીની બહાર નંદા અને અલકનંદા નામની બે નદીઓ છે, જે તીર્થપાદ શ્રી હરિની ચરણ રજના સંયોગથી અત્યંત પવિત્ર થયેલી છે. વિદુરજી, તે નદીઓમાં રતિવિલાસથી થાકેલી દેવાંગનાઓ પોતપોતાના નિવાસસ્થાનેથી આવીને જલક્રીડા કરે છે અને તેમાં પ્રવેશીને પોતાના પ્રિયતમો પર જળ ઉલેચે છે. સ્નાનના સમયે તેમનું તાજેતરમાં લગાડેલું કુમકુમ ઓગળવાથી જળ પીળું થઈ જાય છે. તે કુમકુમ મિશ્રિત જળને હાથીઓ તરસ નહીં લાગવા છતાં પણ ગંધની લાલચમાં પોતે પીએ છે અને પોતાની હાથણીઓને પીવડાવે છે. અલકાપુરી ઉપર ચાંદી, સુવર્ણ અને બહુમૂલ્ય મણીઓના બનેલા સેંકડો વિમાન છવાયેલા હતા, જેમાં અનેક યક્ષ પત્નીઓ નિવાસ કરતી હતી. એમને કારણે તે વિશાળ નગરી વીજળી અને વાદળોથી છવાયેલા આકાશ જેવી જણાય આવતી હતી. યક્ષરાજ કુબેરની રાજધાની તે અલકાપુરીને પાછળ છોડીને દેવતાઓ સુગંધિક વનમાં પ્રવેશ્યા. તે વન રંગબેરંગી ફળો, ફૂલો, અને પાંદડાઓવાળા અનેક કલ્પ વૃક્ષોથી સુશોભિત હતું. તેમાં કોકિલ વગેરે પક્ષીઓનો કલરવ અને ભમરાઓનો ગુંજરાવ થઈ રહ્યો હતો તથા તે વનમાં રાજહંસોના પરમપ્રિય કમળ પુષ્પોથી સુશોભિત અનેક સરોવરો હતા. તે વન જંગલી હાથીઓના શરીરનો ઘસારો લાગવાથી ઘસાયેલા હરિચંદન વૃક્ષોને સ્પર્શીને વાતા સુગંધિત વાયુ વડે યક્ષ પત્નીઓના મનને વિશેષ રૂપે વલોવી નાખતું હતું. ત્યાંની વાવડીઓના પગથિયા વૈદુર્ય મણીઓના બનેલા હતા. તેમાં ઘણા બધા કમળ ખીલેલા રહેતા હતા. ત્યાં અનેક કિન્નરો મોજ કરવા આવેલા હતા. આ પ્રમાણે તે વનની શોભા નિહાળતા દેવતાઓ થોડા આગળ વધ્યા ત્યારે તેમને નજીકમાં જ વડનું એક વૃક્ષ દેખાયું. તે વટવૃક્ષ 100 જોજન ઊંચું હતું તથા તેની ડાળીઓ 75 જોજન સુધી ફેલાયેલી હતી. તેની ચારે તરફ હંમેશા અવિચળ છાંયો થયેલો રહેતો હતો, તેથી ગરમીનું કષ્ટ ક્યારેય થતું ન હતું તથા તેમાં કોઈ પક્ષીનો માળો પણ ન હતો. તે મહાયોગમય અને મમુક્ષોના આશ્રયભૂત વૃક્ષની નીચે દેવતાઓએ ભગવાન શંકરને વિરાજમાન જોયા. તેઓ સાક્ષાત ક્રોધહીન કાળ જેવા દેખાતા હતા. ભગવાન ભૂતનાથનું શ્રીઅંગ ઘણું જ શાંત હતું. સનકાદી શાંત સિદ્ધો અને સખા સ્વયં કુબેર યક્ષ રાક્ષસોના સ્વામી તેમની સેવા કરી રહ્યા હતા. જગતપતિ મહાદેવજી સમસ્ત સંસારના સુહૃદ છે, સ્નેહવશ સૌનું કલ્યાણ કરનારા છે. તેઓ લોક કલ્યાણ માટે જ ઉપાસના, ચિત્તની એકાગ્રતા, સમાધિ વગેરે સાધનોનું આચરણ કરતા રહે છે. સંધ્યાકાળના મેઘના જેવી કાંતિવાળા શરીર પર તેઓ તપસ્વીઓના ચિહ્નો, ભસ્મ, દંડ, જટા અને મૃગ ચર્મ તેમજ મસ્તક પર ચંદ્રકલા બીજનો ચંદ્રમા ધારણ કરેલા છે. તેઓ એક દર્ભાસન પર બેઠા હતા અને અનેક સાધુ શ્રોતાઓ વચ્ચે શ્રી નારદજીના પૂછવાથી સનાતન બ્રહ્મનો ઉપદેશ આપી રહ્યા હતા. તેમનો ડાબો પગ જમણી જાંઘ પર રાખેલો હતો. તેઓ ડાબો હાથ ડાબા ઢીચણ પર રાખી હાથના કાંડામાં રુદ્રાક્ષની માળા નાખી તર્ક મુદ્રામાં વિરાજમાન હતા. તર્ક મુદ્રા કહેતા તર્જનીને અંગૂઠાને અંગૂઠા સાથે જોડીને બીજી આંગળીઓને પરસ્પર ભેગી કરીને ફેલાવી દેવાથી જે બંધ સિદ્ધ થાય છે તેને તર્ક મુદ્રા કહે છે. આનું નામ જ્ઞાન મુદ્રા પણ છે. તેઓ યોગપટ લાકડાની બનેલી હાથ ટેકણીનો સહારો લઈ એકાગ્ર ચિત્તે બ્રહ્માનંદ અનુભવી રહ્યા હતા. લોકપાલો સહિત સમસ્ત મુનિઓએ મનનશીલોમાં સર્વશ્રેષ્ઠ ભગવાન શંકરને હાથ જોડીને પ્રણામ કર્યા. જોકે સમસ્ત દેવતાઓ અને દૈત્યોના અધિપતિ પણ શ્રી મહાદેવજીના ચરણ કમળોની વંદના કરે છે, તો પણ તેઓ પોતાના સ્થાને શ્રી બ્રહ્માજીને આવેલા જોઈને તરત ઊભા થઈ ગયા અને જેમ વામન અવતારમાં પરમ પૂજ્ય વિષ્ણુ ભગવાને કશ્યપજીની વંદના કરી હતી તેવી જ રીતે માથું નમાવીને તેમને પ્રણામ કર્યા. આ પ્રમાણે શંકરજીની ચારે બાજુએ મહર્ષિઓ સમેત જે બીજા બધા સિદ્ધો બેઠા હતા તેમણે પણ બ્રહ્માજીને પ્રણામ કર્યા. બધાએ નમસ્કાર કરી લીધા. એ પછી બ્રહ્માજીએ જેવું અત્યાર સુધી પ્રણામની મુદ્રામાં જ ઊભા હતા ચંદ્રમૌલી ભગવાનને હસતા હસતા કહ્યું, શ્રી બ્રહ્માજીએ કહ્યું, હે દેવ, હું જાણું છું કે તમે સમસ્ત જગતના સ્વામી છો, કારણ કે વિશ્વની યોની એવી શક્તિ, પ્રકૃતિ અને તેના બી જેવા શિવ પુરુષથી પર જે એક રસ બ્રહ્મ છે તે તમે જ છો. હે ભગવાન, તમે કરોળિયાની જેમ જ પોતાના સ્વરૂપભૂત શિવ શક્તિ રૂપે ક્રીડા કરતા રહીને લીલાપૂર્વક જ સંસારની રચના, પાલન અને સંહાર કરતા રહો છો. તમે જ ધર્મ અને અર્થની પ્રાપ્તિ કરાવનારા વેદોના રક્ષણ માટે દક્ષને નિમિત્ત બનાવીને યજ્ઞ પ્રગટ કર્યો છે. તમારી જ બાંધેલી આ વર્ણાશ્રમની મર્યાદાઓ, તમારા જ બાંધેલી આ વર્ણાશ્રમની મર્યાદાઓ છે કે જેમનું નિયમનિષ્ઠ બ્રાહ્મણો શ્રદ્ધાપૂર્વક પાલન કરે છે. હે મંગલમય મહેશ્વર, તમે શુભ કર્મો કરનારાઓને સ્વર્ગલોક અથવા મોક્ષ પદ આપો છો અને પાપ કર્મ કરનારાઓને ઘોર નરકોમાં નાખો છો. તો પછી કોઈ કોઈ વ્યક્તિ માટે તે કર્મનું ફળ ઉલટું કેમ થાય છે? જે મહાનુભાવો પોતાને તમારા ચરણોમાં સમર્પિત કરી દે છે, જેઓ સઘળા પ્રાણીઓમાં તમારું જ દર્શન કરે છે અને સઘળા જીવોને અભેદ દ્રષ્ટિથી આત્મામાં જ જુએ છે, તેઓ પશુઓની જેમ ક્રોધને આધીન થતા નથી. આ સિવાય જે લોકો ભેદ બુદ્ધિના હોવાને કારણે કર્મોમાં જ આસક્ત છે, જેમનું અંતઃકરણ શુદ્ધ નથી, જેમનું ચિત્ત બીજાની ઉન્નતિ જોઈને રાત દિવસ બળતું રહે છે અને જે અજ્ઞાનીઓ મર્મભેદી દુર્વચનોથી બીજાઓના ચિત્ત દુભાવ્યા કરે છે, તેવાઓને પણ મારવા એ તમારા જેવા મહાપુરુષો માટે ઉચિત નથી. કારણ કે તે બિચારાઓ તો વિધાતાના મારેલા જ છે. હે દેવાધિદેવ, ભગવાન કમળનાભની પ્રબળ માયાથી મોહિત થઈ જવાને કારણે જો કોઈ મનુષ્યની ક્યારેક કોઈ સ્થાને ભેદબુદ્ધિ થાય છે તો પણ સાધુજનો પોતાના પરદુઃખ કાતર સ્વભાવને કારણે તેના પર કૃપા જ કરે છે. ભાગ્યવશ જે કંઈ બનવા પામે છે તેને રોકવાનો તેઓ પ્રયત્ન કરતા નથી. હે પ્રભુ, તમે સર્વજ્ઞ છો. પરમ પુરુષ ભગવાનની દુસ્તર માયા તમારી બુદ્ધિને સ્પર્શી પણ શકી નથી, તેથી જેમનું ચિત્ત તેને વશીભૂત થઈને કર્મ માર્ગમાં આસક્ત થઈ રહ્યું છે તેમના વડે અપરાધ થઈ જાય તો પણ તેમના પર તમારે કૃપા જ કરવી જોઈએ. હે ભગવાન, તમે જ સઘળા યજ્ઞોને પૂર્ણ કરનારા છો. યજ્ઞ ભાગ મેળવવાનો પણ તમને પૂરો અધિકાર છે. તેમ છતાં દક્ષ યજ્ઞના બુદ્ધિહીન યાજકોએ તમને યજ્ઞ ભાગ આપ્યો નથી, એને લીધે જ આ યજ્ઞ તમારા દ્વારા વિધ્વસ્ત થયો છે. હવે તમે આ અધૂરા યજ્ઞનો પુનરુદ્ધાર કરવાની કૃપા કરો. હે પ્રભુ, એવું કરો કે જેથી યજમાન દક્ષ ફરી જીવતો થાય, ભગદેવતાને આંખો મળી જાય, ભૃગુજીને દાઢી મૂછ આવી જાય અને પૂછાના પહેલા હતા તેવા જ દાંત ફૂટી આવે. હે રુદ્રદેવ, અસ્ત્ર શસ્ત્ર અને પથ્થરોની જડીથી જે દેવતાઓને ઋત્વિજોના અંગ પ્રત્યંગ ઘાયલ થઈ ગયા છે તે તમારી કૃપાથી ફરી બરાબર થઈ જાય. યજ્ઞ સંપન્ન થવાથી જે કંઈ શેષ રહેશે તે સદાને માટે તમારો યજ્ઞ ભાગ હશે. હે યજ્ઞ વિધ્વંસક, આજે આ યજ્ઞ તમારા જ ભાગથી પૂર્ણ થાવ. દક્ષે શ્રાપ આપ્યો હતો કે તમને યજ્ઞ ભાગ નહીં મળે, પરંતુ બ્રહ્માજીએ કહ્યું કે તમને, એટલે શંકરજીને, યજ્ઞ ભાગ સદાને માટે મળશે. ચોથા સ્કંદ અંતર્ગત રુદ્ર સાંત્વન નામનો છઠ્ઠો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.